હવે કે છે કે આપણે એને શુદ્ધાત્મા જોઈએ, એમ નથી કે પેલા પેલા જે ચર્મચક્ષુથી જોતા હતા એટલે રાગ દ્વેષ થતો હતો, હવે શુદ્ધાત્મા જોઈએ તો પેલો પ્રેમ થવો જોઈએ, પ્રેમ નથી થતો. ઉત્પન્ન થવો જોઈએ પ્રશસ્ત રાગ, ઉત્પન્ન થવો જોઈએ શુદ્ધાત્મા પ્રત્યે, કે એવું નથી થતું એમ. રાગ થાય છે, અમુક અંશે થાય તૂટી જાય છે, અમુક અંશે થાય છે. રાગદ્વેષ અમુક અંશે થાય છે, જ્ઞાન જ નથી, જ્ઞાન જ નાખે. જ્ઞાન તેનું નામ કહેવાય, રાગદ્વેષ ના થાય. શું કહે છે? અને તે પાછો આવશે ને ના આવશે એવું ના હોય, આ તો સર્વાંશે જ ના થાય. શું કહ્યું? અને કિંચિત માત્ર રાગદેશ થાય તો પછી આ તો ધ્યાન સૌથી ધ્યાન શરૂ થઈ ગયું કહેવાય. શું? આ તો ધ્યાન સૌથી ધ્યાન શરૂ થાય એમનો મજ રાખ, કિંચિત માત્ર રાગદેશ થાય છે. શું કહેવાય? પેલો એક વિતરાગ પ્રશસ્ત રાગ હોય. શું? પ્રશસ્ત રાગ ધર્મ ધ્યાન માં. ધર્મ ધ્યાન માં શું હોય? એ સિવાય બીજું કશું હોય નહીં. જે તમને દેખાય છે તે તમારી આ સમજણ થી બુદ્ધિ થી જોજો કરવા જાય છે ને, એને માર પડે, ડખો થઈ જાય. શું થાય? દહીં માં કરાય કરી નાખે ડખો. કયું હોય કામ કરીને નાખી ભૂલી જ જોયું, પણ હું જાય પર જોવા જાય. શું કર્યું? પછી હવામાં લાવી નખો કર્યો. આટલું ધ્યાન સૌથી ધ્યાન ના થાય એટલે જોવાનું જ નથી આ જ્ઞાન. પછી બીજું કોઈ તપાસ જ નહીં કરવાની. કેવું? બીજું સમજણ ના પડે એટલે ખબર ના પડે. શું? આ તો ધ્યાન સૌથી ધ્યાન આ દુનિયામાં ગયું એટલે બધું જ ગયું, મોક્ષનો અધિકારી થઈ ગયો. સમજાયું તમને? જોવાની શક્તિ નહી. જેને જેનો ક્રોધ થાય ને, ગુસ્સો થાય ને, એકદમ ને ગુસ્સો થાય તો એની પાસે દ્રવ્ય જ્ઞાન નથી એટલે હિંસક ભાવ નથી. શું કહ્યું? બાળકના હાથમાં રત્ના હશે ને માથે બધું. તમે પૂછ્યું હતું મને કે છે આત્માનો અનુભવ જોયો જોયો ઓછા તને મેં કહો ને અનુભવ કરો પહેલે જવાથી જ અનુભવ થઈ ગયો. અરે કઈ કઈ પછી આપણે સમજો કહી શકે આવું બધું જાણીએ ને એટલું બધું એવું મત કર્યા કરે. બધા આત્માને આવું બધું પૂરું સમજે નહીં ને કે દખો કરી નાખે. એના કરતા આ વખતે દઉં કે ધ્યાન ના થાય એટલે બધું મોટા મોટું પદ છે. આત્મા થી રાગદ્વેષ ના થવું જોઈએ. શું થયું? આત્મા એમાં ભળવો ના છે. આ તો આમાં ડિસ્ટર્બ થયા જ કરે, એ તો બધા ખાવ છો ભજવા માટે કોઈ મારી ખાય આપડે ના સમજે મને રાગ છે એ ગણાય જ નહીં ને. એટલે આપણે તો નિકાલી બાબત કહેવાય, વિસ્તાર એવું ના વિસ્તૃત થશે. તો સમજાવી શકે એવી બાબતો પૂછાયા લાગે છે. લાડવા ખાય તે રાગ કહેવાય, ખાય તે બધું રાગ કહેવાય. તો પછી એમને એમને પૂછવાનું શું છે, જો એક એક નાટકીય રીતે હોય આ રાગ ને દ્વેષ નાટકીય રીતે હોય તો પછી એમને પૂછવાનો પ્રશ્ન કેમ ઉભો થાય છે? ના એ બીજું પૂછવું છે, આવું ના પૂછે. આ તો બધું રાગ જ છે ને, આ તો બધું રાગ જ છે. રાગ ના એ કહેવાતો આ તો આની પાસે આત્મા ભયલ નથી એટલે રાગ કહેવાય. વિસ્તાર બાબત છે નહીં તો ચાપી એ રાગ કહેવાય. તો પછી દાદા આપણે આપણે આજ્ઞા આપી આપે કહ્યું કે મારામાં આત્મા બધામાં આત્મા છે, હું એમ માનું કે હમણાં આત્મા છે બધામાં આત્મા છે, તો પછી કઈ દ્વેષ રાગ દ્વેષ ઉભો થવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી. થાય કેવી રીતે? ના આ જ્ઞાન જ એવું છે, આ જ્ઞાન જ એવું છે ને, થાય જ નહીં રાગ દ્વેષ નથી. વાત જ નહીં ને, હું માનું કે એનામાં આત્મા છે, મારામાં જે છે તે જવામાં છે, પછી કેવી થાય? આ તો ધ્યાન રહ્યું છે, ધ્યાન જ્યાં બંધ થાય એમ નામ જ રાગ દ્વેષ બંધ થયો કહેવાય. શું કહે? એક પ્રશસ્ત રાગ રહ્યો ત્યારે ધર્મ ધ્યાન કહેવામાં આવે. આપણે જે પઝલ છે એને સોલ્વ કરવાની બે દ્રષ્ટિઓ આપી. શું કરવાનું? પઝલ સોલ્વ કરવાની બે દ્રષ્ટિઓ આપી. હા, આપણી આજ્ઞા છે રિયલ અને રિલેટિવ અને રિયલ. તો રિલેટિવ ને તો આખું જગત જોયા જ કરે છે ને, એ જ એને અભ્યાસ છે. આપે નવી આજ્ઞા આપી રિયલ ની, રિયલ ને જુઓ બંને સાથે, રિલેટિવ પણ છે અને રિયલ પણ છે. હવે રિલેટિવ ની તરફ આપણી જે નજર છે એમાં આ આપણી આપણે આપે જે બીજી આજ્ઞા આપી છે એનાથી ફાટે પડી, બે ટુકડા થયા. આપણે બે જોઈએ, એક પેકિંગ અને બીજું શુદ્ધાત્મા. તો શુદ્ધાત્માની તરફ આપણું હવે એનું ધ્યાન થાય છે ત્યાં. પ્રેમ થવો જોઈએ વધારે, એ જ મુખ્ય છે. તો પછી હવે રિયલ તરફ પ્રેમ પણ થવો જોઈએ કે છે, અને પેલું રિલેટિવ હવે તો ઉપચાર સ્વરૂપ છે કે છે, વિનાશી છે. તે એવો પ્રેમ ઉત્પન્ન થતો થોડું ગાવર કેવું છે ને, પ્રેમ ઉત્પન્ન થાય દ્વેષ ઉત્પન્ન થવામાં. પ્રેમ ઉત્પન્ન કરવાની જરૂર નથી, આરાધન કરવા જેવું, રમણતા કરવા જેવું આ રિયલ છે, અને રિલેટિવ રમણતા કરવા જેવું નથી. રમણતા એટલે એનો નિરંતર શુદ્ધાત્માનું ધ્યાન હોય, પછી જોવું કરવું સમજ ને, બીજું કશું કરવાનું જ નથી. પ્રેમ ની તો સવાલ જ ક્યાં આવ્યો? પ્રેમ ની જરૂર છે, એક ઉપર પ્રેમ થાય તો બીજા પર દ્વેષ થાય. શું થાય? રમણતા કરવાનું, પર રમણતા છે રિલેટિવ ને જાણવાનું છે અને રિયલ ને પણ જાણવાનું છે. રિયલ ને આરાધન કરવાનું, રિયલ ને રમણતા કરવાની જગત જ ન્યાય સ્વરૂપ છે હવે, અને તમે જ્ઞાતા નાયક સ્વરૂપ ઉત્પન્ન કર્યો છે, પછી શું રહ્યું? નાયક તમારો પ્રેમ રાખવો શુદ્ધાત્મા પ્રેમ તમારે રાખવાની જરૂર નથી. તમે પ્રેમ થઈ ગયા છો, કોણ તમે પ્રેમ કરશો? તો તમને ભર મળે ને, અને જ્ઞાન દર્શન ચારિત્ર ચારિત્ર આવું થઈ સારું થઈ ગયું. શું થયું? હા, નહીં તો જોવા જાણો પણ હંમેશા જુએ જાણે તેની પર આગ્રેશ થાય, અને જુએ જાણે તેની પર આગ્રેશ નહીં થતો વિતરાગ ચારિત્ર કહેવાય. શું કહે? ચારિત્ર હું અજાયબી થઈ ગયેલી છે, પણ હવે હાથી રાખે પણ બાબા જેવું લૂંટી ના લે, કોઈ શું પડાય ના લે, બંગડી પાડી ના લે, તો સારું. અત્યારે જુવાર છે, જાણે છે, રાગદેશ થતો નથી. વિતરાગ ચારિત્ર કહેવાય. શું કહે? જ્ઞાન દર્શન ચારિત્રે બધું તપે ચાલ્યા કરે. તપ નહીં તમને ખબર ના હોય કે શા માટે તપ થાય, હું તો કઈ દઉં કે નહીં બતાવ કે શું થતા નથી. તમે સમજો ને, તપે નહીં ચાલ્યા કરે. અમારી આજ્ઞા જેવી છે, તપ કરવું જ પડે. શું ગાડી તો વાત કરીએ છીએ, ગાડી તો વાત કરીએ છીએ ને, કોઈ વખત નહીં જોઈ શકે, ના શીખે, ઉપયોગ ની બારે મને આવું થયું. વિજ્ઞાન આત્મા આવ્યા પછી કોણ છોડે? પાંચ મિનિટ ઉપયોગમાં રહી શકાતું નથી. પેલા કે ભાઈ એક ગુંઠાણું કાઢવું હોય ને, એક સમય કરવું હોય તો મહા મહા કષ્ટ કરી દે. ના થાય તો આપડે નક્કી કરવું નહીં કરવું, મારે આમ કરવું જ છે. ઉપયોગ મળે એવું નક્કી કરી, નક્કી ના કરીએ તો બધું ઉપયોગ ચૂકી જાય. અને સરળ છે, આપણું બહુ સરળ છે. જે નથી ખાવાનું પણ કોઈ ઓછી કરી, કે નથી ચા પીવાની વસ્તુ એમ કરી, નહીં તો બટાકા થોડો પણ થોડો તો એટલે હોય તો સવાર એવું પછી તો ભાવના થઈ છે. દાદા શું કહેતો? ભાવના થઈ છે, બહુ કામ કરી નાખ્યું. શુદ્ધ ખબર શું હવે આ સપ્તાહ છે તો કામ જ કાઢી નાખ્યું. જે ગુરુ માતા હતી, ગુરુ હારા, તો ઢોર લગણ, ભેંસ લગણ કરે ને એના જેવી સ્થિતિ. તો શરીર પછી એમાં કેટલાક મને હતું થઈ જાય ને, પછી ગમતે જાય શરીર પાછળ જ નહીં થતા. આથી ઊંઘી પાછળ ઉપયોગ પૂરો કરવો જોઈએ. ઉપયોગ સમાન એમને શું ઉપયોગ પૂરો કરવો જોઈએ? શું પ્રતિમણ કરવો? પણ એવું બધું કાય થાય નઈ. શું કરજો? તારે સુધી કઈ ખરા ખરી છે. આ પેલા એકદમ પેલા ચંદ્રકાંત જોઈને તો એ થાકી જાય પ્રતિમા કરતા કરતા. પ્રતિમા કરતા કરતા થાકી જાય, બધી કામનો થાક લાગે. દાદા જ્ઞાન તો એક જ પ્રકાર નું હોય ને, એક જ હોય ને જ્ઞાન તો. જેને આપણે કહે છે જ્ઞાન, આત્મા એક જ્ઞાન છે, તો પછી વિપરીત જ્ઞાન અને આ જ્ઞાન એ જુદા જુદા જ્ઞાન કેમ હોય શકે? વિપરીત એટલે જરૂરિયાત નથી, તે જ્ઞાન માં પડ્યા. હા, આપણે હવે જ્ઞાન કહેવાય, જ્ઞાન જ કહેવાય ને. તો અજ્ઞાન તો શા આધારે કહ્યું કે ભાઈ આ સાથે આપણે હિતકારી નથી માટે અજ્ઞાન થયું. હા, હિતકારી નથી એટલે અજ્ઞાન થયું ને. એટલે એ અજ્ઞાન જ કહેવાય ને, એને જ્ઞાન ન કહેવાય નહીં ને. જગત ના દ્રષ્ટિએ જ્ઞાન બધું એ જ્ઞાન જ છે ને, જે જાણવાનો પ્રયત્ન એ મિથ્યા જ્ઞાન છે. રાગદેશ છે. આ જાણવું જોવું, જાણવા જોવા સાથે વિતરાક કરે, બધું જાણીએ જોઈએ પણ વિતરાક પાડે, વિતરાક પેલું જાણતા ને જોતા ની સાથે જ રાગ દેશ થાય. સર્વ દુઃખ ને ક્ષય કરનારું વિકરાગ વિજ્ઞાન છે. સર્વ દુઃખ ને ક્ષય કરનાર, દુઃખ ગમતું નથી. મને દુઃખ બહુ પડે છે કે છે, એટલે બે ટકા મૂક્યા. મને દુઃખ પડે કેમ કે એક ટકો મૂક્યો, પડતું હે તમ ના પડવા દે. કેવું એટલે પડી જાય છે, પડી જાય છે ને એથી ઉકેલ આવી જાય. શું પડે છે, કેવા કરવાનું? આજે આ ભાગ પડી ગયો, આજે આ ભાગ પડી ગયો, આજે આ ભાગ પડી ગયો, એમ કરતા કરતા મકાન ડૂબાવી જશે. તો એમ કહેવાય નહીં મળશે, નહીં થાય તો આપણે કોન્ટ્રાક્ટ આપી નથી, મળે શું કરવું પડશે? જ્યારે ત્યાં ડિમોલિશન થવાનું છે ને, કોણ ધીમે ધીમે કોણ સાંભળવાનું બંધ કરી દે, વાંચો જોવાનું બંધ કરી દે, જીભને ચાખવાનું બંધ કરી દે, ફાવે નહીં કશું, ખબર નહીં, બધું એક ખોરાક છોડી દે, એમ બધું કઈ બધું ઓછું થઈ જાય, બધું પડવા માંડે પડે. કારણ કે તું મને બહુ દુઃખ પડે છે, પડતું હોય પડવા દે, મરી જાય છે, હું રાખી શું કામ થાય, ટેકો દે, ટેકો દે, બે ટેકા મેં પડતું હોય. દુઃખ પડતો હતા કે પડો કઈ આવે, જેટલું પડવું એટલું પડી જાવ, કે પાડવાનું જ છે. કે કઈ બંધ જ બોલાય તું આવે તો ખરો, પણ બંધ ત્યાં બીજું નવી વસ્તુ કોઈ ખરી કાઢે નહીં. બેંકમાં જમા કર્યું એ પુરાણ, ઉધાર કર્યું એ ગલન. એ સિવાય કે છે બીજું કહ્યું, કાદુ ને સંદાસ, કાદુ ને સંદાસ, પાણી પીધું બાથરૂમ, બધું એ ગલન ને પુરણ, ગરમ ને ગરબ. આપ્યું નથી વાળ કપાયા, એ ગલન થયું કહેવાય, પણ પૂરણ થયા કહેવાય. પૂરણ થયો મહિનો થાય તો ગલન, પુરણ ગલન, પુરણ ગલન. આંખે ઉઘાડી નહીં કે પુરણ થયું, પછી આંખ મીતી જાય, ગલન થઈ જાય. પુરણ ગલન, પુરણ ગલન, પુરણ ગલન, બધી કશું છે જ નહીં. ત્યાં આગળ એને વિપરીત બુદ્ધિમાં બહુ હાલ લાગ્યું, આ સરસ છે, સારું, આ મજાનું જ છે કે છે. ત્યાં એમ કરતા કરતા ફસાયા ભાઈ, આ કેમ છૂટવું કે છે. એ તમે કહ્યું બરોબર છે, હવે અમે બધું એમને કેમ આપ, આ તો જાણવા દેવાથી આગળ કરવા ગયા. બીજું પારકા પ્રદેશ નું છે, શું છે? પોતાના પ્રદેશ માં આવું છે નહીં, પોતાના પ્રદેશ માં દુઃખ નામનું જ નથી, કોઈ જાતનું પણ નથી, કશું જ નથી, પરમાત્મા પણ છે. હવે આ પ્રાપ્ત થયા પછી એને પુરુષાર્થ નહીં રહેવું જોઈએ. કેવું પુરુષાર્થ નહીં રહેવું, અને આ તો થયા કરે છે, વ્યવસ્થિત કર્યા કરે. તમારે પછી બોજો નથી ને, બોજો છે કે માથે ત્યારે બોજા રહેતો છે થોડું ઘણું, તે જ્ઞાન લીધા પછી નહીં હતો તો બોજા રહી છે એમાં, તે બોજા રહે છે. એટલે પછી ભૂલ સમજાય તારા ના સમજાય, પણ વાત નીકળી એટલે ભૂલ નીકળી જાય આપણી, વાત નીકળે એટલે ભૂલ નીકળી જાય. આ પચ્ચા ભૂલ તો ભાગવી જ પડશે, ધારતા ભાગી પડશે. ભૂલ ભાગવા માટે આપણે આ ભેગા થઈએ છીએ, ચાર ભેગા થઈએ છીએ. આગળ કોઈ ભૂલ ભાગ નહીં પડશે ને. હા તમારે કેમનો રહેશે આવું જ્ઞાન વર્તે છે કે આ અચળ સંકળ છે તેને અચળ કરો કરશે. મિકેનિકલ સી રીતે થાય અચળ કરવા દઈએ તો નાક બંધ કરીએ તારાઈ દઈએ તો અચળ થાય પણ તો તમે શીખો અમને મરી ભરી જાય તો અચળ થઈ જાય. નાક ભાઈ દે નહીં શું કાયમ નથી કાયમ નથી થઈ જાય. અને તો કામ નું નહીં એ લોકો ને પસંદ ના પડે મરી ગયા ઉઠા કે તમે અસર કરા ગયા ઉઠા વાતની કઈ ના કહેવાય. મન હેરાન કરે છે મનમાં આપણને એકાગ્રતા નથી રહેતી. એકાગ્રતા નથી રહેતી શુભ ચિંતન કરી શકીએ પણ હટી જાય. શુભ ચિંતન કરી શકીએ પાછું હટી જાય. હા પણ મન તો હવે ગયું થઈ ગયું છે ને કે જવાન છે જવાન તો નથી આપણે જુદા મન જુદું તમન મન કે જુદા નહીં જુદા ન હોવા જોઈએ મન જુદા ન હોવા જોઈએ એ પણ હોય શું નામ છે ગિરધરલાલ ખરેખર ગિરધરલાલ છો ભૂલ થતી છે નહીં સારું પૂછી દેવા નહીં કહેવાય છોડે તો બાજુ કહેવાય છોડે તો બાજુ કહેવાય ના પણ આ બધા આપણા છે ખરેખર આપણા નથી નથી તો એક વાર ચાલી પડ્યા છે ચાલી પડ્યા છે પારકામ ચાલી પડ્યા છે ચાલી પડ્યા અમારા અમારા ભણો ને અમારા કા મામો ને આ કા આ જંજાળ છે ખોટી છે છતાં લાગુ પડેલી છે. ખોટી કેમ છે ખોટા રૂપિયા પાંચ નાખી દેવા રસ્તામાં ખોટી વાત નાખી દેવા કરે કે આ ગદમ નો બોજો નાખી દેવા પડતું ગદમ પડતું બધું થાય કે એ શાશ્વત નથી હે શાશ્વત નથી ના પણ એ બોજો છે બોજો છે બોજો છે બોજો છે નહીં બધા નાખ્યું નથી ને એક્શન માં નથી નાખી જોતું નથી ને નાખી એ શક્તિ આવી જોઈએ એ શક્તિ આવી જોઈએ નાખી દેવાની શક્તિ આવી જોઈએ એમ કે જયારે નાખી દેવા એક્શન નાખી દે બીજી વખત શક્તિ આવી જાય પણ એક વખત નાખતા જ નથી ને નથી આવી એ વાત આવી એક એક ભાઈ કહેતા મને કહે છે કે મારે પૈસા વાપરવા તો વપરાતા નથી એને શું મારે કરવું કે સાથે બંધ બાંધેલા બંધ બાંધેલા ત્યારે બધું રિક્ષા ભારે કઈ સ્ટેશન કરી આવો કરી પાછા આવો રિક્ષા વાળા અને રસ્તામાં 15-20 રૂપિયા નું પરચું નાખતા જાઓ રસ્તા વેચતા મન મન કુદાકુદ કરે શું કરે મન કુદાકુદ કરે પણ આપણે નાખતા નાખતા જાઓ મન કુદાકુદ કુદાકુદ કરે ને પછી આપણે પાછા આવીએ ને ત્યારે પછી મન ગુમાબુમ કર્યા કરે પછી બીજબારે આપણે જોઈ જઈએ પાછા ત્યારે આપણે ગઈકાલે બેસ ના કરે ત્યારે બધા નવું નાખીએ ને મન સારું સારું છે ત્યાંથી એક વર્ષો નાખે એટલે હા એક વર્ષો નાખે એટલે આ સારું છે બીજબારે હાથ નાખીએ બીજબારે હાથ નાખીએ એટલે પાછા આટલો દર્શન મને સારું સારું સારું કરે પછી એકદમ હોય નાખી દે એટલે પાછળ વર્ણ નાખે તો સારું જ કે છે એવું મનનો સ્વભાવ છે મનને રસ કરવું એ તો જ્ઞાની વાસી જગા નથી રસ થાય બરાબર એક કરોડ રૂપિયા નાખે ને રૂપિયા જોવા સ્વભાવ સુધી આ લોકો બધું જ કહી જાય ને પણ આ નાખતો જ નહીં ને નાખે જ નહીં તો નાખ્યા હોય તો પડી ગયા હોય તો લીયા મનુષ્યને લાલચ છે શોધતું નથી ઈદર છે સારો ધંધો કરે છે અમે કોન્ટ્રાક્ટર છીએ સાત આઠ 1978 દાદા દર્શન આજ્ઞા વરે એ બધું શુદ્ધ છે આજ્ઞા વરે આજ્ઞા વરે પણ ઘણી વાર સુધી આપણે શુદ્ધાત્મા નો ખ્યાલ ન રહે અને ફાઇલો માં આપણે ગુચવાયેલા હોઈએ ફાઇલો માં પણ ધંધા નિકાલ કરીએ ને નહીં આપણે લખમાં હોય ને સંભાવ નિકાલ કરવાનો છે, સંભાવ નિકાલ કરવાનો એ લખમાં હોય ને, એટલે શું ઉપયોગ કહેવાય? એ લખ ચૂકી જવાય, જયારે ભૂલી જવાય ત્યારે જરા ઉપયોગ થપડ્યો કહેવાય. કે એટલો શુદ્ધ ઉપયોગ બરોબર ના કહેવાય, એટલો ઉપયોગ કાચો પડ્યો. તો એવું તો દિવસ ના 5000 વાર થતું હશે, એવું તો દિવસ ના 5000 હું કહું છું, 50000 આત્મા ના પર્યાય એટલા અશુદ્ધ થયેલા છે કે શુદ્ધ થયા કરે, પછી આપડે જાણીએ કરીએ એટલે શુદ્ધ થયા કરે. સમજ ને? પણ આ બધું જે થઈ રહ્યું છે, જેટલી વાર જાય છે થોડી વાર રહીને પણ ખબર પડે છતાં જોગું ખાઈ જાય, પાછું કઈ જાગૃતિ જોગું ખાઈ જાય, એટલું જરાક કાચું રહે, બસ જાગૃતિ આમ ઓછું થઈ જાય. અમારી પુરસાદ ની વસ્તુ નથી આ બધી, અમે ધારીએ તો પણ નથી રહી શકતા, કેટલી બી ઈચ્છાઓ જતા. એટલે આગળ કીધું દાદા, હવે કોઈ પણ ભરમાનું હવે બગડે, હવે અમારા મોક્ષ જતા સુધી માં અમને કઈ પણ રોકે ને તો એ જોખમ કરે તમારો, આપણે તો શક્તિ બહાર નું છે, આના ગતિ માં કરતા નથી, આટલા સુધી રોકવા રહેતા નથી. દાદા ને એ લખાય કે છે ને, જો ના લખે જ્ઞાની પુરુષ ના આત્મા એ પોતાનો, જ્ઞાની પુરુષ એ જ પોતાનો શુદ્ધાત્મા છે, તેથી કહ્યું. કારણ કે પોતાનો સ્પષ્ટ દેખાતો નથી, ત્યાં સુધી સ્પષ્ટ દેખાય છે એ આપણા આત્મા, અને તો એ યાદ રહ્યા કરે બહુ થઈ ગયું, કામ થઈ ગયું, કામ થઈ ગયું. આપની પાસે માફી માંગી લો, પ્રતિકાર કહેવાય ને, હું અંદર અંદર ઘરે માફી માંગી લઉં છું, જયારે પણ મને ભૂલ દેખાય મારી, અંદર જયારે મને મારી એક ક્ષણ પણ જે ભૂલ દેખાય મને, ત્યારે હું કહું દાદા ભગવાન મારી આ ભૂલ છે, હું માફી માંગુ છું. પછી ઘણી વાર લાંબુ પ્રતિકાર કરવાની અવસ્થા રહેતી નથી, ના એટલે હું કહું કે દાદા આ માણસ ત્યારે વિચારાયો ને, એટલે હું માફી માંગુ છું. માફી માંગે તો ખાસ કરીને પ્રતિકાર કરવું ના ના થાય હોય માફી માંગુ, ના એટલે બહુ જે જોરદાર હોય ને ફાઇલ એની હું પ્રતિક્રમણ કરી લઉં છું, તો ઘણી વાર અવસ્થાઓ એટલી બધી જોરદાર હોય ને માફી માંગી ફટાફટ જતી રહે, માફી માંગી. મને સેકન્ડ કેટલા થતું જાય એમ, સેકન્ડ માં ભાગ વધતા જાય, જાડું ખાતું થાય, ફૂલ ફૂલ ખાતું હોય તો બહુ ધીમું થતું જાય. તમે ઉડી પહોંચે કેવા નિયમ થાય, પણ તમે ઉડી પહોંચે એવું નથી આ કાળ. હવે એવું થાય છે કે પેલા મને એમ લાગે છે કે પેલા જે અમને ભૂલો છે એવું લાગતું નતું ને, તો હવે એમ થાય છે કે ઝઘડા બન અંદર માલ છે, ભૂલો તો આમ જાણે ગોડાઉન ના ગોડાઉન નો રહે છે ને, એવું લાગે છે માલ ગોડાઉન કરેલો છે ને. અરે વાંધો નહીં રાખવાનો, દાદા ની પાછા આવીએ છીએ, જ્યાં સુધી દાદા છે માફી ત્યાં સુધી કોઈ જાતનો વાંધો નહીં રાખવાનો, ફક્ત આપણા મનમાં એમ કે હવે આ છૂટે તો સારું, છૂટે તો સારું, એવું ભાવ રાખે, એવું જ રહે છે. પછી પુરસાદ બહુ કરવો પડશે, એને ઘેર આપી બહુ પુરસાદ કરવો પડે. પણ તમે જોઈને આપણે વિધિઓ કરીએ તો બધું દૂરદાણી કઈ નાખે, જોયા જોયાથી કેટલા ઉડી જાય, ખાલી દર્શન કરે ને તેની સાથે કેટલા ઉડી જાય. તો બધા એક સ્ટેશન પર આવી બે તારા કહી જાઓ કે દાદા. દોસ્ત નહી સમજાય થાય ને એ શંકા થઈ તેમ તે વખતે આત્મા હાજર હતો માત્ર તમારી શંકા ઉડી ગઈ છે શું કહેશે શંકા કોને થાય જગત ના લોકો થાય નથી નાખો આત્મા હાજર જ થઈ જાય શંકા કોને થાય હું કરતા છું એવી શંકા કોને પડે કારણ કે આત્મા જે હાજર નથી પણ શું કરે આપણે શંકા કરે ત્યાં આત્મા હાજર હતો માટે શંકા ઉડી ગઈ અત્યારે વિકરાગ વિજ્ઞાન બહુ ન્યાયથી છે જે તું બોલે એટલે બોલું છે ડબલ આપી દે બોલશે કેવું મને બોલે પણ બધું હોય કે આટલું લેટ ગો કરો બાકી બહુ ના મેં તો મોક્ષ કોઈ પામે જ નહીં બોલ જ ના હોય એટલું જો જે ચીકણું છે એટલું જે ચીકણું રાખે તો કોઈ મોક્ષ ના પામે જોડે બોનસ ખુશ કરાય છે તને બોલ મળે ને હા સંસારમાં રહીને આત્મા હતો હતી કોઈ દાડો કહી દીધો સંસારમાં રહી આત્મા હોય તો આગળ કહી છે ને અધાય બી દેખાય ને સંસાર તો દાદા ખરો પણ અમારા જેવા બધા મોહી માણસો આ કારણ હા બીજી વાત આપડે વિજ્ઞાન બહુ જુદી જાતનું કામ કાઢી નાખે એવું વિજ્ઞાન કોઈ કલાકમાં મારા જેવું તમારી કૃષ્ણ મજા આવી અને આપણે નક્કી કરવાનું ફાઇલ નો નિકાલ કરવો સંભાળતો કર્યા તો થયા કરે સંકેત થાય ને એને બીજે જ્ઞાન કહેવાય સંકેત થાય સુધારસ એ સાધન છે કે વિજ્ઞાન થવાનું સાધન છે સુધારસ સુધારસ પૂજલ રસ કહેવાય પૂજલ રસ કહેવાય આ આત્માનો રસ નથી પૂજલ રસ કહેવાય એટલે ચિંતા રહે બીજા બધા સાધન હોય એનો એક ચિંતાનું સાધન છે અને બીજા જ્ઞાન ખરેખર સંકેત કહેવાય બીજ જ્ઞાન મોક્ષે લઈ જાય સુધારસ મોક્ષે લઈ જાય કે ના એ લઈ જાય એમ કોઈ સુધારસ તો બધા બધા સાધુઓ પાસે હોય બધા આચાર્યો પાસે વેદાંતિઓ પાસે હોય કારણ કે એના અંદર શાંતિ જ નહીં કાવેથી રસ જવે એટલે શાંતિ ન કરીને કઈ એ તો આખો દર ઉપાધિ થયા કરે ને કઈ કઈ કર્યા કરે અને બીજ જ્ઞાન સમ્યક કામનું છે એ ખાસ કામનું એ થયું એટલે આપણે મોક્ષ આપવાનો જ આપણે તેડવા નહીં જવું પડે મોક્ષને મોક્ષને માટે બોલાવવા જવું પડે એ સમ્યક પ્રાપ્ત થયું સમ્યક એટલે શું કે આ અવળી સમજણ પડી છે આ અવળી શ્રદ્ધા છે એ શ્રદ્ધા અવળી થાય શું શ્રદ્ધા અવળી પડેલી છે આ વિનાશી સુખમાં વિનાશી ચીજોમાં સુખ છે એવી માન્યતા છે એ જ મિથ્યા છે અને આત્મામાં સુખ છે એવું માન્યતા બદલાઈ એ સમ્યક આત્માને જાણે આત્મા સુખ છે આત્મા ઉપર વ્યક્તિથી બેસે તો સમ્યક થાય બીજું કઈ પૂછશું કેમ છે સંકેત સમ્યક્ત થયું એટલે પછી કેવડાવામાં ખ્યાલ કરે સમ્યક્ત બીજ જ્ઞાન છે એટલે બીજમાં ચંદ્રમા જેવું અજવાળું દેખાય, પછી પૂનમ થાય, બીજમાં સી સાવ ચોર થાય, પછી પૂનમ થાય, એનું નામ કેવાય નહીં. સંકેત ક્યારે થયું નથી, પણ ઊંઘા ચાલીએ સંકેત થી જાય છે. સંસારી જીવ તો કઈ હોતો નથી, સંસારી જીવ ના હોય જોયેલા તમે કોઈ જગ્યાએ? બધા સંસારી જીવો છે, પણ સંસારી નથી. શું કે છે બેન? બધા છે. સંસારી છે તો બધા ધ્યાન થાય જાય, ત્યાગી ના શિષ્યો હોય, પાછા શિષ્યો તકરાર થયા કરે. આ મહાસત્યો ને શિષ્યાઓ હોય, સાસુ હોય જેવો તો બંધ હોય. અમે સંસારી ના બે ભેદ ભગવાન ને કહ્યા હતા. સંસારી શું નામ બેન નું? કમળાબેન છે. કમળાબેન જ છો ખરેખર? બીજું કઈ છો? કમળાબેન તો તમારું નામ છે, કબૂલ કરો. ના થોડે થોડે ઘટતું ઘટતું ના થાય, એટલે મૂળ માંથી જ કાપી નાખવું પડે. મૂળ માંથી જ બતા રહ્યો જવા દેવું પડે. હું કમળાબેન છું એ વાત સમજણ માં મિથ્યા સમજણ છે, મિથ્યા પ્રતીતિ છે, મિથ્યા શ્રદ્ધા છે. એટલે પોતાનું સ્વરૂપ નું ભાન થાય, પોતાનું સ્વરૂપ પોતે ખરેખર કોણ છે, સ્વરૂપ પોતાનું ભાન થાય ત્યારે સંકેત થાય. કોણ સંકેત થાય? મફત મળતો છે. જયારે સમજક તો થાય છે ત્યારે રસ, જયારે છે ત્યારે ખરો સુધારસ, ત્યારે થાય છે સાચો સુધારસ. આ તો પૌગોલિક છે, આ તો બધા બાવા એવું કરે છે, ઘણા બાવા કરે છે હિમાલયમાં. કઈ શા હજાર શાંતિ રહે એટલે પછી સુધારે ને તમે શીખો છો, સુધારસ નું શીખો છો? આ દુષ્મા દુષ્મા એ 84,000 વર્ષ સુધી વર્ષ ખરાબ છે. પછી કઈ છે ભારત? કરમ પર બંધાય છે કે કાલે બંધ કરી દો ને, કરમ ને બંધ કરી દો. ચડતા ચડતા બંધ થાય. શું કરતા કરતા? ધીમે ધીમે આગળ ચડતા ચડતા બંધ થાય. એ તો સંદાસ બંધ થાય થાય થાય તમારે તો ઘરના માણસ છે, દહ છે, આ બરાબર ત્યાગ્યો ને અધ્યાસિત શીખ્યો હોય છે. કેટલા ઘંટ વગાડ્યા? 3 ઘંટ થોડી અને 80 ઘંટ વગાડ્યા. કર્મ બંધ પડે છે અને નિર્જા થાય છે, બંધ પડે છે નિર્જા થાય છે. બંધ જ કે નહીં, બંધ તમારા ઠીક ગયા. શું કહ્યું? તેથી હલકા લાગે ને, હલકા ભૂલ લાગે છે ને. બંધ અટકી ગયે, બંધ પડે નહી. કરતા પણ છૂટે તો બંધ અટકે. કઢી બનાવતા હતા, મેં કઢી બનાવી છે. મોટું હતું દુનિયા, દુનિયા દરદર ઉડી ગયું તમે કઢી બનાવી છે. સંસારમાં કઈ જોડે આવે નહી? આવે કઈ તમારે કચ્છી માં આવતું બચીને ચા નાસ્તા કરો. પેલા તો જરાક એ રહેતા થાકો રહેતા હતા, પણ થાકા નહીં રહેતા. ચા નાસ્તો બાસ્તો કરે છે, કરે કે સાથે કરી. પણ મંડા નું શું હતું? તારે જેટલું તારા ને કોઈ રાસ્તો કહેલું કઈ નહીં. મારે શું હતું? મંડા ચલે ગઈ. શું કહ્યું? એટલે આ બધી વાતમાં સંકેત થાય તો સાચું, નહીં તો બધું નકામું છે. સંકેત થયું નહીં હતા કેમ ના થયું? રસ્તે જતા જતા સંકેત થાય ને. રસ્તો પણ કોને તમે કહ્યું કે આ રસ્તો બરોબર છે? એવું તમે જાણો છો એ રસ્તો બરોબર છે એવું કોને કહ્યું તમને? કોઈ જણા મળ્યું? મનથી આપણે વાંચતા હતા, આપણને એમ થાય કે આ કરવાથી આ થાય, આ કરવાથી આ થાય. પોતાના આત્માથી થાય, સમજતા પોતાને આત્માથી થાય. હા, પણ એ તો સતન નહીં કહેવાય. રોપે જીવ સતંગ તો પામે અવશ્ય મોક્ષ. આ તો સતન કહેવાય. સતંગ સતન કરો અરે મોક્ષ પામતું છે. કોઈ કહેનાર માટે હોય કે ભાઈ આ રસ્તો કમળાદાન બરોબર છે અને આ રસ્તે તમે ચાલ્યા જાઓ એવું માથે કોઈ નથી તમારે? પુસ્તકો વાંચીએ, સાંભળીએ, એ તો બધું સતન કહેવાય.